મહાભારતના યુદ્ધમાં પછી દુર્યોધન અકળાઈ ગયો, ત્યાં નવ નવ દસ આઠ આઠ નવ નવ દિવસ નીકળી જાય અને ભીષ્મ દાદા તમે પાંડવોને કાંઈ મારી ના શકો, હજી એનો કોઈ એક પાંચમાંથી એકે ઓછો ન થયો, પાંચમાંથી એકે ઓછો ન થયો, આપણા અમારા 21 ભાઈ મરી ગયા, દુર્યોધન અકળાવણો મારે 21 વૈયા ગયા મારી હારે રમતા હતા એ બધા, 100 માંથી 21 તો ખડી ગયા એ, અને એમાંથી 5 માંથી એક નથી ખડ્યો, અને પછી ન સંભળાવવાનું સંભળાવ્યું, તારા ભીષ્મ દાદાએ સટાસટ સટાસટ 5 બાણ કાઢીને લાઈન કરી દીધી, જો આ અર્જુનનું આ યુધિષ્ઠિરનું આ ભીમનું આ નકુલનું આ સહદેવનું કાલ સૂરજ ઉગે સૂર્યાસ્ત થાય એ પહેલા આ 5 બાણ 5 પાંડવો માટે છે, કાં 5 પાંડવો નહીં અને કાં ભીષ્મ દાદો નહીં, આવી ઘોર પ્રતિજ્ઞા કરી. હવે એનો દેવતાઓ ધ્રુજ્ય ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરી એટલે, અને જાસૂસે આવીને કહી દીધી વાત અહીંયા કે ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરી, કાલ સાંજ સુધીમાં આપણું પૂરું, વળતે દિવસે ટાઢી જ ઠારવાની છે. હવે કોણ ઓલ્યો તો ઈચ્છા મૃત્યુ વાળો છે, એટલે એ તો મરવાના જ નથી, અને 5 નો વીણી જ લેવાના, એક એક ને માટે એક રાખ્યું. આ સમાચાર સાંભળ્યા અને કૃષ્ણ ભગવાન ને જાસૂસે કીધું તો કૃષ્ણ ભગવાન ગુંફળી ખાઈને ઉભા થયા, શું કયો છો ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી? હા, શું કીધું? 5 માંથી એક રેવા ન દો કાલે, મોજડી ભૂલી ગયા પહેરવી, ભગવાન શ્રી કૃષ્ણ મોજડી ભૂલી ગયા પહેરવી, ચારે બાજુ જઈને બાળાને પૂછે, ઓલાને પૂછે, ઓલાને પૂછે, આ તો લીલા છે, એને શું ફૂંક મારે તે બ્રહ્માંડ વયું જાય, ફૂંકે ન મારવી પડે, સંકલ્પ કરી ત્યાં વયું જાય, એને શું આપણે આ આ 2-5 વર્ષનું આ છોકરું બેઠો એને કે બે તું એટલે લાઈટ બંધ કરી દે, આમ કરીને આમ કરે બંધ થઈ જાય ને, બસ આમ કરીને આમ કરે તો આખું બ્રહ્માંડ બંધ થઈ જાય, એને શું? દોડતા આવ્યા અર્જુન પાસે, આધાર કોના ઉપર? અર્જુન ઉપર. અર્જુન કુટિયામાં આવ્યા એને તંબુમાં ટેન્ટમાં, અર્જુન ઘસ ઘસા ઢૂંકી, ભગવાન ઘડીક તો આમ 2 ડગલા પાછા પડી ગયા, આ છે ને કઈ નસકોરા બોલાય, ભીમના બોલે તો સમજાય પણ અર્જુન ના સંભળાય, ઢંઢોળ્યો છાતી ઉપર હાથ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણ પાર્થ જાગો. હા, અરે હું તને કહું છું દેવકીનંદન, હું જ હું દેવકીનંદન કૃષ્ણ તને જગાડું, માંડ માંડ જાગી આંખો ખોલી, તને અર્જુન ખબર નથી ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી? ખબર છે, મને ખબર છે, તો તને ઊંઘ કેમ આવે છે? તમે જાગો છો એટલે. છે ને આ બહુ બિલકુલ અધ્યાત્મના આ બધા સારમાં સાર છે. લખનૌની પાસે મિરજાપુર ગામ, એમાં એક ક્ષત્રિય પરિવાર, ધણી ધણીયાની પતિ પત્ની દંપતી, ભગવાન સ્વામિનારાયણ અખંડ ઉપાસ એરી પર, એવા અનન્ય ભાવે ભજન કરનારા. હા, એમાં ગરીબાઈ હોય અથવા તે જમાના હોય, ઘાસના ઘર બનાવ્યા હોય અને એ પેલી જે બાઈ હતી એને સુવાવડ પેલી આવેલી, દીકરાનો જન્મ થયેલો એટલે ખાટલામાં હજી એના પહેલાં શું કહેવાય સૂતકના દિવસો, એટલે ખાટલામાં એમને સૂતી હોય, બાળક એના ખોળામાં રમતું હોય, ઘાસનું આખું મકાન હોય અને એમાં ભાઈ કોઈ હાજર નહીં અને મકાન સળી ગયું કોઈ પણ કારણોસર, લાગી જાય તો ચૂલા હોય આ હોય, અને ભાઈ તો પેલી પથારી હોય એવી રીતે ઘર સળી ગયું, ભડભડાભડ પવન લાગતો, ચારે બાજુ તો આગ ઘેરી લીધી, એટલે એકદમ ભાઈ છોકરું તેડી અને બહાર નીકળવા માટે કોશિશ કરી, પણ ક્યાં જાય, આગ ચારે બાજુ લાગી ગઈ, વચમાં રહી ગઈ બાઈ એકલી, અને નાનું સાવ 2-3 દિવસનું દોથાનું છોકરું, હવે શું કરે કયો, પણ વિશ્વાસ, હે મહારાજ સ્વામિનારાયણ, પુકાર બુકાર કઈ કર્યો નહીં હો, પુકારે નો કર્યો, હુંકારો નો કર્યો, છોકરાને છાતી વળગાડી ગોદડું ઓઢીને ખાટા પર હોઈ ગઈ, જય સ્વામી નારાયણ, વિચાર કરો એને કઈ રીતે ઊંઘ આવી છે, બસ ગોદડું ઓઢીને છોકરાને છાતી વળગાડી ગોદડું મારી હોઈ ગઈ અને ઊંઘી ગઈ, આ મિરેકલ છે, ઘસ ઘસાટ ઊંઘી ગઈ પતિ ગઈ, પેલા તો આપણે આમ લાંબા જ ન થઈ શકીએ, અને આ તો સુઈ જ ગઈ, સુઈ ગઈ એટલે રિયલ ઘસઘસાટ. આપણે જેમ રાત્રે બહુ થાક્યા હોય ને 1-2 વાગે પથારીએ પડે ને પીડા પથારીમાં પીડા ભેળા, આપણે ઓશીકું કઈની પાછી ખબર પડે નહીં, એમ સુઈ ગઈ, પતી ગઈ, સુઈ ગઈ. અને ઘર ભાઈ સળગી ગયું, ઘર સળગીને પૂરું થયું, બાઈ તો જાગી નહીં. હું આરો વાલો 3 છોગલાવાળા બાઈની પાસે પ્રગટ થયા, બાઈનું ગોદડું ઉંચકાવીને જગાડ્યું. અરે જાગો મહારાજ, તમે આવ્યા, આવવું જ પડે. આમ ચારે બાજુ જોયું, બધું જ સળગી ગયું, બાઈની ઉપર કોલસો પીડ્યો નહોતો. અને મહારાજ એને જગાડ્યા, લો જાગો, તમે એમ કેમ છો, બહાર નીકળો, છોકરાને સાચો, લ્યો બધાને જય સ્વામિનારાયણ કહેજો. અને મારો વાલો અદ્રશ્ય થયો. હવે આ કઈ વિશ્વાસ કે આ શ્રદ્ધાનું પડીકું કઈ મેમનગરના બજારમાં મળે? એ તો હાર્ટમાં જ નીકળે, એનો વેપાર તો અહીંયા થાય છે. એ વિશ્વાસ એટલે ભગવાનને સોંપી દે તો જે કઈ દુઃખ દર્દ ચિંતા છે એ બધું પાર ઉતરાય. એટલે પૈસો આવે એની સાથે અનિદ્રા આવે, પણ ભગવાનને સોંપી દે તો એમાંથી પાર ઉતરે છે. ત્રીજું, પૈસો આવે એટલે એની સાથે અજીર્ણ આવે. આ પૈસો આવે ત્યારે એની સાથે શું શું આવે બહુ જાણવા જેવું છે. તમારે જાણવું છે? હા, પેલું ચિંતા આવે, બીજું અનિદ્રા એટલે ઊંઘ ઉડી જાય, ઓછી થઈ જાય, આવે તો લગર ફગર આવે, ત્રીજું અજીર્ણ, ભૂખ વહી જાય, પૈસો વધે એમ ભૂખ ઘટી જાય. તમે જુઓ, અને જયારે કાંઈ ન હોય અને ભૂખ જોવો, સાચો એક એક તમને વાત સાચી લાગે છે ને? પૈસો વધે ભૂખ વહી જાય, અને જયારે કાંઈ ન હોય એક હાવ માણસ હાવ કડકો, ક્યારેક ખાવાની ઈચ્છા થાય ત્યારે મહેમાન ગતિ નીકળે, ઘરે તો જુવારનું ખોરું એવું રાબડું બબડું ખાઈને જિંદગી પસાર કરતી હોય, પણ એમ થાય કે હવે કાંઈક બેળ્યું ખાઈએ. એટલે ઘણા નથી હોતા મંદિરની મુલાકાત લેતા, એમ આ પછી કઈક મહેમાન ગતિ, કોઈ સારું ઘર છે ત્યાં જઈને મહેમાન થયો, એવા ટાણે આવીને બેઠો, એટલે મહેમાન નહીં. આજે એવું હોય છે તો ત્યારે તો હોય જ ચૂરમું કરીને જમાડે, ચૂરમું એના માટે ત્યારે આપણે બહુ કહેવાતું. એટલે આવ્યો બેસાડો, અને ઓસરીમાં જમવા બેસાડ્યો, થાળી મૂકીને આવે ક્યાં, વાટક્યા મૂક્યા, ઢીચણિયા મૂક્યા, અને બધું બેસાડ્યો. ગરદણે હતો એ ચૂરમું લઈ આવ્યો, થાળીમાં ચૂરમું મૂક્યું. અને જૂની રીતે ને, ચૂરા પહેલાં ચૂરમું પીરશે, પછી ગોળ પીરશે, પછી ઘી પીરશે, ત્રણે જુદું જુદું પીરશે, લાડુ વાળીને આપે એવું નહીં, એની આખી મજા છૂટા ચૂરમાની મજા જ જુદી. એટલે થાળીમાં છૂટું ચૂરમું મૂક્યું, અને ઓલો ગોળ લેવા ગયો ગરદણી, એ ગોળ લઈને આવ્યો તો થાળીમાં ચૂરમું નહીં, ખાઈ ગયો. ભૂખ જોવો એની, ચૂરમું ખાઈ ગયો, ખાયું કેટલી ઝડપથી ખાધું છે. ગોળ લઈને આવ્યો તો થાળીમાં ચૂરમું નહીં, ખાઈ ગયો. એટલે ઓલો થાળીમાં ગોળ નાખ્યો, ગોળ મૂકીને ઘી લેવા ગયો, ઘી લઈને આવ્યો તો ગોળ નહીં, ખાઈ ગયો ઓલો. અને ગરદણે ખીચ ચડી તે લાકડી લેવા ગયો, લાકડી લઈને આવ્યો તો ઓસરીમાં મહેમાન નહીં, બંડી ઠેકીને વિયો ગયો. હવે આને ભૂખ ક્યાંય લેવા જ આવી પડે ભાઈ. તમે જુઓ, આપણે જૂના રીત તમે જોયે છે, હવે તો બધી આ બુફે ને એવું બધું આવી ગયું, તો સ્ટીલની અથવા તો પ્લાસ્ટિકની ને ડિસ્પોઝેબલ ડીશ ને એવું બધું આવી ગયું ને. પેલા શું હતું, ખાખરાના પાંદડાના પતરાવાળા હજી મળતા હોય છે ગામડામાં, રાખતા હોય તો ભલે, ખાખરાના પાનના પતરાવાળા હોય, ખાખરાના પાન, પણ એના ઉપર ચૂ ચૂતા શેરે શેરના ચૂરમાના લાડુ 20-25 ખાઈ જતા. ખાખરાના પાંદડા ઉપર 20-25-25-30-30 ચૂહ ચૂતા, આમાં લ્યો તો આમ દારૂ થાય ગઈ નહીં એવા લાડવા, હા આમ એવા 20-25 લાડવા જમી જતા. પૈસો મળે એના ને એને ને એને, બંગલા થઈ જાય, ડાઇનિંગ ટેબલ થઈ જાય, ચાંદીની થાળી, જમે શું, ખાખરા. જો તો ખરા ખાખરાના પાંદમાં જે મર્દો 20-25 ચૂરમાના લાડુ ખાતા હતા, યા ચાંદીની થાળીમાં ખાખરા ખાય. પૈસો આવે એટલે ભૂખ ગાયબ થઈ જાય, ના આવે બસ. કેટલું ખાવાનું ડાઇનિંગ ટેબલ ઉપર હોય પણ શેઠ છે ને ગોળા જડી ફાંદી ઉપર હાથ ફેરવી બેઠા હોય, શું કરું તો ભૂખ લાગે. હિંગાસ્ટક લઉં, લવણ ભાસ્કર લઉં, ચિત્રકાદરી વતી બે લઉં, શંખવટીની એક ગોળી લઉં, આદુ અને મીઠું ચડાવેલી આદુની કતરી લઉં, કે પછી રાત્રે સૂતી વખતે એરંડિયું પીઉં, શું કરું તો ભૂખ લાગે. એક બાપા હતા ને, અમે જોયેલા, તે બધું આમ પીરસાણું ને, તો બાપા એવો નિહાકો નાખ્યો, નિહાકો એટલે નિશાસો, અરે ખાવાના ટાણા સ્વામી આવ્યા અને મોઢે તાળા આમ કર્યું હોય ને, ખાવાના ટાણા આવ્યા અને મોઢે તાળા. મેં કીધું એ શું? ડાયાબિટીસ. જ્યારે કાંઈ નહોતું ત્યારે ખાવાનું નહોતું, અને આજે આમ એટલી વાનગી છે, એટલા પૈસા છે, છોકરા એટલું કમાય છે, અમે એટલા કમાય, બધું કમાય છે, બધું છે, ડાયાબિટીસ કાંઈ ખવાય નહીં, મોળું છે, આ છે, તેલ છે, બીપી છે, બોલો છે, હા કાંઈ નહીં, રજકો ખવાય. તમને આશ્ચર્ય લાગશે, આજે ઘણા લોકો નેચરોપેથી કરવા વાળા આજે રજકોય ખાય છે, ઢોરનું ખાવા મીંડ્યા. હવે ગાયું અને બળદ આપઘાત ના કરે સારું. આમ રજકાનો જ્યુસ કાઢીને પીતા હોય, બોલો આપણને એમ લાગે. ઘઉંના જવારા ભાવે નહીં હોય, મેં તો એકવાર પીધું ને મન કે બહુ સારું, પીઓ પીઓ હારા થાવ, બહુ પીઓ પીઓ પીઓ, મેં તો એક ઘૂંટડો લીધો ને એવી ઉમસ ચડીને મેં કીધા લઈ જાઓ, આમને સારું છે. અરે લીલી કાચ જેવી કાયા હતી, મેં કીધું હા લઈ જાઓ, આખો દી આમ આમ આમ આમ થયા કરે. આપણને એમ લાગે કે આપણે ઘેટું બકરું છે કે શું છે, એમ જ છે. આવી ગંધ કેમ આવે છે? ખાને મને એક ઘૂંટડો પીધો આખો દી મને ઊંટિયાને જેવી ગંધ આવી રાખી. હા ખરેખર આપણને જજ ન થાય કે આપણે છઈએ શું એમ, આવી ઘાસપુડાની કા ગંધ આવે. મેં કીધું એટલે આવું બધું કરવું પડે. બોલો હવે અમે આફ્રિકા હતા, અમારા વેળા એક શેઠ હતા, શેઠ એટલે લાખો પતિ, લાખો નહીં કરોડો પતિ, કરોડો નહીં અબજો પતિ ખરેખર. પછી અમારી સાથે તો અમે લાંબી ટૂરમાં નીકળ્યા હતા, એટલે આપણે ઠાકોરજીને થાળનું બધું આજે કંઈક કરવું, આ તે બધું પૂરી બટેટા શાક આ તે બધું જે કંઈ હતું બધું ચોખ્ખું એ બધું ઠાકોરજી પધરાવ્યા ધરાવી. પછી આપણે શેઠજીને હોય, એની ગાડી હોય, એનો ડ્રાઈવર હોય, એનું બધું હોય, પૈસો એનો હોય, આપણે આગ્રહ તો કરવો જ પડે ને, અને એને જમાડવા જ પડે ને, કંઈ એને લીધે આપણે જમવા વેળા થયા હોય સરસ મજાની. કારણ એનું જ હતું બધું, આ એ સીધું સામાન બનાવ્યું હતું એનામાંથી જ બનાવ્યું હતું, ગાડી એની હતી ને બધું એનું જ હતું. એટલે જે ઠાકોરની થાળ ન હતું એમાં સરસ મજાની થાળી પીરસી અને હું દેવા ગયો. મેં કીધું શેઠજી જમો. ના સ્વામીજી એ મને તો નહીં ચાલે. મેં કીધું તમને ચો શું ચાલશે, આપણે તો આમ હળી મળી ગયા. મેં કીધું તમારે શું ચાલશે? મને કે એ તમે પહેલાં લઈ જાઓ. એમને થર્મોસ કહ્યું, અને થર્મોસમાં મીઠા વગરનું વઘારેલું તો નહીં જ, તેલ નહીં, ઘી નહીં, કાંઈ નહીં, જીરાનો વઘાર નહીં, કશું જ નહીં, સાવ મોળું પચ મગનું પાણી એ કાઢીને પીધું. મેં કીધું આ અબજો રૂપિયાને શું કરવા, એના કરતા આપણે નહીં હારા હમણાં ટટકારી. જુઓ છે પૈસો આવે, બહુ રિયલ કન્ડિશન આ પેલી છે સિચ્યુએશન, ભૂખ વહી જા, ખાવાનું નથી, હામું જોઈ રહેવાનું, જેમ આપણે અન્નકૂટના દર્શનમાં ગયા હોય. બસ પગે લાગે નીકળી જવાનું. ઘણી બધી વાનગીઓ એવી હોય કે આપણને એમ થાય કે હા પણ કોઈ દે ખાઈ ન જાય, ઘડીક ઊભા રહીએ આપણે જોવા તો કે હાલો લે ભાઈ આમ હાલો, એટલે ભાઈ ખાવા ન દો તો કાંઈ નહીં પણ જોવા તો દો, તોય ધક્કા મારી કાઢી મૂકે. બોલ એટલે એવું આ પૈસા વાળા શેઠિયા વાળા છે ને એને બસ એને રોજ અન્નકૂટ ના દર્શન જ કરવા, ભૂખ વહી જાય. એટલે ટેબલ ઉપર ઘણું હોય પણ વિચારે ત્યાં શું કરીએ તો ભૂખ લાગે, પણ પૈસા વગર ના હોય એ જરા જુદી રીતે બોલે, ભૂખ લાગે પણ શું કરીએ, ભૂખ લાગે પણ શું કરીએ, એને ભૂખ આમાં કંટ્રોલમાં રહેતી નથી. અને આને કોઈ રીતે ભૂખ ઉઘડતી નથી, લાગતી નથી. ઓહો, પાણી જરીક પીવે ત્યાં પેટ ભરાઈ જાય, હાવ બાંભળું બાંભળું થઈ જાય. અરે રે ભગવાન, ખરેખર આળો પૈસો આવે ખાવાની મજા થઈ જાય. એનો ઈલાજ શું? બસ દુઆ લ્યો. મહારાષ્ટ્રમાં મહાત્મા કરવે થયા, 100 વર્ષથી વધારે જીવ્યા, ટકોરા જેવી આવે પેલી તંદુરસ્તી હો. એટલે કોઈ એને પૂછે કે તમે આવું નરવું શરીર, આટલા વર્ષે તમે બધું જમો કરો, નખમાં રોગ નહીં, આનું રહસ્ય શું? રહસ્ય એક જ, દુઆ લ્યો. મૂંગા પશુ પક્ષી ગરીબો આ તે વિધવાઓ સાધુ સંતો ભક્તો ભગવાન બધાને દુઆ લ્યો. કેમ? સેવા કરો, મેં એ જ કર્યું છે. ખૂબ બધા બચપણમાંથી અમારા બાજુમાં એક વિધવા ડોશીમાં હતા, એનું કોઈ નહોતું. મારે ત્યારે ટૂંકો પગાર હતો, એમાંથી હું ભૂખ્યા રહીને મેં ડોશીને ખવડાવ્યું છે. મેં ભૂખ્યા રહીને, મારે નહોતી, મારે ખેંચ હતી, મેં ભૂખ્યા રહીને ડોશીને જીવી ત્યાં સુધી ખવડાવ્યું. એનું મેં ખળિયા વાળ્યા, એના મેં પાણી ભર્યા, એની પથારી કરી, એના પગ દબાવ્યા, એને પાણી પાયા, એને જમાડી, ખૂબ સેવા કરી. એણે મને ડોશીએ દુવા દીધી, જા બેટા તું સુખી થાય. એનાથી હું સુખી થતો ગયો, પણ એ મંત્ર પકડી રાખ્યો. ગાયોને મૂંગા પશુઓને અપંગોને લંગડાઓને વિધવાઓને એને બધાને સાધુઓને ભગવાનના મંદિરમાં જેમ જેમ આવતું ગયું ખૂબ બધા એને આપી અને બધાની સેવા કરી અને દુવા લીધી છે, એટલે મને આજે કશું જ વાંધો નથી. દીપચંદ ગારડી 90 વળોટી ગયા, 95 આસપાસ ડોહો પહોંચી ગયા, ખડે ધડે કાંઈ રોગ નહીં. પણ દી ઉગે દી હાથ મેં કેટલી સેવા ને કેટલું દાન ધર્મી આ તે બધું કરવા વાળો માણસ, જૈન ધર્મી, પણ કેટલું દુવા મળે. જો દુવા ન મળે દવા જ લેવી પડે એવું છે. મહર્ષિ ચરક, આપણે આયુર્વેદ રચ્યું ને, એ મહર્ષિ ચરક એના શિષ્યો સાથે વનમાં ઔષધિઓનો પરિચય કરાવવા માટે નીકળ્યા હતા. એમાં એક પક્ષી, સારસ જેવું પક્ષી હોય ને, એ બોલ્યું એટલે ચરક ઋષિ ઊભા રહી ગયા. એમના શિષ્યોને કીધું, સુનો એ ક્યાં બોલતા હે? જાણે તો પક્ષી બોલતા હે, આપની બોલી છે બોલતા હે તક ના. સુનો પક્ષી બોલતા હે, આયુર્વેદ કા સૂત્ર બોલતા હે, બોલો હવે એમાં એને સૂત્ર દેખાણ. તો કે ક્યાં બોલતા હે? આપ ગુરુજી બતાય. તો પક્ષી બોલતા હે કો રૂપ કો રૂપ, પક્ષી એવું બોલતું હતું. હવે એમાંથી જેને જે અવાજ કાઢવો હોય, શબ્દ ગોઠવાય ગોઠવાય, હે ગાડી હાલી જતી હોય તો ધક્કો માર ધક્કો માર ધક્કો માર ધક્કો માર ધક્કો માર ધક્કો માર, હવે એમ ગોઠવી શકાય ને, ધક્કો માર ધક્કો માર ધક્કો માર, અને એમ ગોઠવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એમ ગોઠવે ધક્કો માર ધક્કો માર ધક્કો માર, એમ ગોઠવે. એટલે ઓલો પક્ષી કૌરૂપ કૌરૂપ કૌરૂપ બોલે છે. કો એટલે કોણ, રૂક એટલે તંદુરસ્ત નિરોગી. કોણ? પક્ષી બોલે છે. હા ગુરુજી, હા તો પછી શું બોલે છે? ઋત ભૂક ઋત ભૂક ઋત ભૂક. ઋત એટલે નીતિ પ્રામાણિકતાનું જમો, ભૂક એટલે ખાવ. નીતિનું ખાવ એ નિરોગી. જો તમે અનિતિનો પૈસો ઘરમાં ગાયલો તો ન હોય, ત્યાંથી દરદ આવશે. અમારા સાધુ સંતોને આ જ તકલીફ છે. અમે કાંઈ સાધુ ન થયા હોય ત્યારે અમને જમણા પગના અંગૂઠા અને ડાબા પગના અંગૂઠા નખથી લઈને ચોટલી સુધી અમને એકેય રોગ ન હોય. સાધુ થાય એટલે એ કારે ડઝન બંધાવે. એનું કારણ છે ધર્માદો જ ખાવાનો, અને ધર્માદો તમારો બધાનો મેલો જ હોય. એટલે એ બધે ધોવા જ નાખી જાઓ છો. તમે તમારો છોકરા બગાડી નાખી આવો, બાળોતિયા કોકના ઘરમાં મૂક્યા હોય અને સુગંધ આવે, લ્યો સાચવો બાળોતિયું, બાળોતિયામાં સુગંધ હોય. આ તમે બધું જે દશાન નાખી દો એટલે એમાં શું, એક ખેડૂત દાન કરતો હોય તો 100 ચાસ વાવે, એમાં 99 ચાસ વહેલા હોય, એક ચાસ લોહીનો ભરે ને એટલા જીવ અળસ્યા ને પંક્યાડા ને આન તેન જીવાય તો બધું કપાય ને એટલા જીવ મરે, ત્યારે 99 ચાસમાં અનાજ પાકે, આટલી જીવ હિંસા થાય. એ મગફળી આપે, ઘઉં આપે, બાજરો આપે, જુવાર આપે, એમનો રોટલો પાછો અમારે ખાવાનો. આમાં કો રૂપ એટલે ધર્માદો, અમે ધર્માદો ખાઈએ એટલે તરત જ આવે. આ એમને તો નથી, તમને સુખ થાય અમે દુઃખ ભોગવીએ ત્યારે તમને સુખ થાય. ધર્માદો ખાય છે. ધર્માદો નો અર્થ શું? ધરથી માંદો. ધર્માદો ધરથી એટલે પેલેથી જ, માંદો એટલે માંદો, ધરથી માંદો, પેલેથી જ માંદો પડે એનું નામ ધર્માદો, પેલેથી જ માંદો પડે એનું નામ ધર્માદો. લ્યો સ્વામીજી આ ખાવ, લ્યો સ્વામીજી આ ખાવ, પણ સ્વામીજી ખાય સ્વામીજી ગોટો વળી જાય. એટલે સ્વામીજી બહુ વિવેક રાખવો પડે કે બહુ ન પડાય, જેટલું જરૂર શરીર હોય ન સાચવીએ તો શું થાય, સાચવવું પડે. હવે જઈએ ક્યાં, કઈ થોડું કાંઈ ત્યારે કઈ મજૂરીએ જવાય છે અને મજૂરી કરવાય દે કોઈ, અને કરીએ તો હારાઈ લાગીએ. અમારી આબરૂ ન જાય, તમારી જાય. અમારા સામુ થઈને તમે કોદાળી પાવડા ઉપર ઉથરેટ્યું ગોદો છો, અને તમારી આબરૂ જાય ને આ ખીજાય કે અમારા છોકરાને સાચવતા નથી તમે. પણ અમારે વિવેક રાખવો પડે ભાઈ, માગી માગીને હારું હારું ના લેવા ને તે લેવા ને ફલાણું લે ને એમ નહીં બાપા, એવું ન હોય. એનો દેવાનો સ્વભાવ ધર્મ અને અમારે ના પાડવાનો ધર્મ, એમ જ રહેવું પડે. ન ચાલે તો લેવું પડે, કઈ ભૂખ્યું તો ન રહેવાય, નહીં તો કઈ ચાલે નહીં, એવું જાળવું પડે. પણ છતાંય અસર કરે, કરે ને કરે, કારણ કે ધર્માદો છે એટલે અમને દર્દો આવે. તમારા છોકરો હોય ને બે વર્ષથી પાંચ વર્ષથી પેટમાં દુખતું હોય, નામ એવું પેટમાં દુખે ઢોલિયામાંથી ગોટો વાળી હેઠો પડી જતો હોય, પછી શું કે જાઓ સંતોને રસોઈ દઈ દો, ભગવાન હારું કર. એક સાધુ સંતોને ઠાકોરજીને થાળ કરાવો, છોકરો હાજો થઈ જાય. એ થાળ કરાવે, બધા સંતો જમે, છોકરો હાજો થઈ જાય. ત્રણ કલાક પછી કોઈ પણ સાંભળીને દવાખાને લઈ જવો પડે. તમને શું થાય? મને પેટમાં બહુ દુખે, ઓયલાનું મટી નહીં આવ્યું. હા હા, એટલે બધા બેઠા હતા ને, તે પતિ પત્ની હતા ને મહેમાન આવ્યા હતા. મહેમાને ઓલી ઘરવાળી બાઈ હતા ને, એ બાઈને પૂછ્યું ને, ભાભી થતા છે, સંબંધી થતા, એને કીધું ભાભી તમને માથાનો દુખાવો હતો એ મટી ગયો? હા, કે લગ્ન થયા પછી અહીંયા આવ્યા પછી અમને હાવ મટી ગયો. ત્યાં એનો ધણી કે મટ્યો નથી, ટ્રાન્સફર થયો જ, અહીં મારે આવ્યો છે. એટલે દરજ છે તમારા અમારી પાસે આવે છે. આ રિયલ છે, બહુ હકીકત છે, આ બહુ બહુ સાચી વાત છે. મારી જ ઉંમરના તમે હોય, લ્યો અમારે જેટલા દર્દ તમને ન હોય, ન હોય, હોય જ નહીં. અમારે ખાવાનું જ મેલું, આટલું આટલું સેવા કરીએ, આટલું આટલું ભજન કરીએ, આટલા આટલા વ્રત કરીએ, આટલા આટલા તપ કરીએ, તોય અમારી નાડું તોડી નાખે છે, તો જે એમનું પરબારું ખાઈ જતા છે, શું થતું છે વિચાર કર્યો. એટલે કો રૂક ઋતભોગ અધર્મનું, અનિતિનું, લાંચનું, આનું તેનું લૂંટીને જે કોઈ ગ્રહસ્થો ખાશે ને, તો એને કોઈ દી સુખ આવવાનું નથી. તમે જોજો ને, એવા બહુ બહુ એવા એડવોકેટ ખોટા કરનારા, ખોટા ડૉક્ટર ઓપરેશન કરનારા, એના ઘરમાં સુખ હોય જ કહેજો, આપણે તમે કયો હારી જાવ. કારણ કે પરજા એવી હોય આમાં મમ હાલી જતી હોય બાબા. અરે ડૉક્ટર સાહેબ તમે ડૉક્ટર, પણ શું છે જન્મથી જ આવું થઈ ગયું છે, એમ જ થાય. તમે કઈ ઓછું કર્યું છે? કો રૂપ ઋત ભૂખ નીતિનું, કમાણીનું, ધર્માદાનું ખાય એ નિરોગી. બીજું બીજું બોલે છે, કો રૂપ ઋત ભૂખ હિત ભૂખ. તમે સત્યની નીતિની કમાણી ખાતા હો તો પણ બધું ન ખવાય. હિત ભૂખ શરીરને તમારી પ્રકૃતિને અનુકૂળ હોય એ ખવાય. હવે શરદીનો કોઠો હોય ને તમે આઈસ્ક્રીમ જમાવો, શ્રીખંડ જમાવો, તો પછી રોગ થાય એમાં પછી કઈ ઋષિ આડો ના આવે. તમારું પોતાનું પ્રામાણિકતાનું છે તો પણ શરીરને પચે છે, પથે છે, હદે છે, એવું જ ખાવું. હિત હોય નડે નહીં એવું ખાવું. હા, સાચું ખાવું એટલે સાચી કમાઈનું ખાવું, હિત એટલે શરીરને પચે ફાવે પથ્ય એવું ખાવું, અને ત્રીજું મિત ભૂખ, પચતું હોય, પથ્ય હોય, શરીરને અનુકૂળ હોય એવું ખાવું, પણ મિત ભૂખ માપમાં ખાવું. તમને દહીં છાશ નડતા ન હોય પણ માપમાં ખાવા, ખાવા પીવા માપમાં. શ્રીખંડ તમે ખાતા હોય, તમને ગરમીનો કોઠો હોય ખાઈ શકો, પણ પછી ઓવર વ્યા જાઓ તો રોગ થવાનો છે. એટલે મિત ભૂખ, હિત ભૂખ, ઋત ભૂખ તો એ તંદુરસ્ત રહે છે. એટલે દુવા લેવી, ખોટો પૈસો ઘરમાં લાવવો નહીં. જો સુખી અને નિરોગી રહેવું હોય તો આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજની વાત કરીને સમાપન કરીશ. જમવામાં જિંદગીભર આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે, મેં તો 5 વર્ષ એમની બહુ ખૂબ સાથે રહીને સેવા કરેલી, દાંતણથી માંડીને છે પૂજા અને પથારી ત્યાં સુધીની બધી, તો રસોડું આપણે હાથે જ બનાવીને જમાડતા. આપણા ભાગ્ય છે કે આપણે પુરાણી પ્રેમપ્રકાશ દાજીને પણ જમાડ્યા, શાસ્ત્રી મહારાજને 5 વર્ષ જમાડ્યા, અને જોગી સ્વામીને પણ થાળ બનાવી, રોટલી આ તે બનાવી, અને જોગી સ્વામીને પણ ઘણી વાર જમાડવાના ભાગ્ય આપણને આ દેહે પ્રાપ્ત થયા, એ આપણા મોટા સદભાગ્ય છે. તો શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી કોઈ દિવસ નહીં, તરફ એમને ક્યાં કમી હતી અને ક્યાં પેલું હતું, અવસ્થા થાય બધું હોઈ શકે કહી શકે, કોઈ દિવસ એમણે એમ ન કીધું તમે મારા માટે આ શાક બનાવજો, અશક્ય વસ્તુ છે આ, ન આવી રીતે પડે. ભાઈ વિચારો, તમે બપોરે જે જમતા હોય ત્યાં તમે ઓર્ડર કરી દેતા હો સાંજે આનું બનાવજો, અને આ તો આટલી મોટી સંસ્થાઓના આટલા મોટા વડા, 60-70 સાધુઓ, હજારો હરિભક્તો માનનારા આવા, અને ઉંમર હોય 87 વર્ષ ઉંમર થઈ ગઈ હોય, કોઈ દી એમ ન કીધું આજ ગુવારનું શાક કરજો, કાલ ભીંડાનું કરજો, હવે 2 પરવળ મંગાવી લેજો, નેવર મુખમાંથી એક શબ્દ કાઢ્યો નથી મારા માટે આ બનાવજો. આ કેટલું કઠણ છે ભાઈ. સાજા માંદા તો એ થતા, તોય નહીં માંદા હોય તો એ બોલ્યા નથી, હો એ બોલ્યા નથી કે આજે મને સારું નથી તો આ બનાવજો, ના એ બોલ્યા નથી. આ કેવા વ્રત હશે, એટલે વર્તુરે લખ્યું છે વૈરાગ શતકમાં કે આવા સાધુ પુરુષોને આવા વ્રત પાળવાનું કોણે શીખ્યું હોય છે, આટલા બધા 80 વ્રત, આવા કઠણ વ્રત, કે આટલું એટલું થાય છતાં એ સાધુઓ પોતાના વ્રત છોડતા નથી. તો આવા કઠિન વ્રતો ધારણ કરવાનું, સારધાર પાળી બતાવવાનું અને પાળવાનું આવા સત્પુરુષોને કોણે શીખ્યું હોય છે ભર્તૃહરિ, કે મને પ્રશ્ન થાય છે. કોઈ દી બોલ્યા. બીજું ખાસિયત જોઈજો, આવી તો ઘણી ખાસિયતો છે. પછી રસોડું 365 દિવસ સરખું બને, ક્યારેક ખારું હોય, ક્યારેક ઓછું કાચું હોય, ક્યારેક પેલું હોય, ક્યારેક મસાલો પેલો હોય, બધું હોય શકે. કોઈ જગ્યાએ આપણે બહાર જતા હોય તો ત્યાં જે જનરલ રસોડું એમાંથી ને આપણે શાક રોટલી આતે લઈને એમાં જ આપી દેવાનું હોય, જે થાળમાં આવ્યું હોય તે આપણે સાથે જ હોય. કોઈ ઉત્સવમાં ગયા હોય ત્યાં પછી કંઈ આપણે બનાવવા ન જવાનું હોય કે લ્યો સાંજ માટે 2 રોટલી બનાવી, કાંઈ બનાવવાનું હોય જ નહીં. જે જનરલમાં આવતું હોય, જનરલનું કેવડું હોય, 500-700-800 સાધુનું રસોડું થયું હોય, 1000 સાધુનું રસોડું થયું હોય, તે કેવું કહેવાય. અને 80 વર્ષના વૃદ્ધને પછી એવું તો ન જ હોય ને, મસાલા કેટલા ભરપૂર હોય, પણ એમણે ક્યારે કાચું આવ્યું હોય, પાકું આવ્યું હોય, ખારું આવ્યું હોય, મોળું આવ્યું હોય, બધું જેવું આવ્યું હોય, એ હરેક કરીને જમવાની શરૂઆત કરી, જમી લે ત્યાં સુધી એ ક્યારે પછી બોલ્યા નથી, આજે ખારું હતું, આજે મીઠું નહોતું, આજે આ ઓલું હતું, આ કાચું રહી ગયું, તો બોલ્યા નથી. આપણે બેટકું એક લઈએ ને મોઠામાં કવર લઈ, ત્યાં કે એ ભાઈ જરા અહીંયા આવજો, જો મીઠુંમાં વધારે પડી ગયો, શું કે તમારા બાપને ને મીઠાના અગર હતા, મોટો મીઠાનો શોર્ટનો વેપાર હતો તાર બાપને ત્યાં, આમ બોલે વ્યંજનામાં બોલે, એમ ન કે અમે મીઠું વધી ગયું, તારા બાપને ત્યાં મીઠાનો વેપાર હતો, ન શોર્ટનો વેપાર હતો, અગરિયા હતા, કોઈ દી એમ બોલ્યા નથી. હા પહેલી વાર આપ્યું હોય ને પછી લાગે કે હવે મને ફાવે એવું નથી, ન લે. હોય એટલું પાછું થાળી ચાટીને જમી જાય, એક બાજુ કરી દે, નાખી દે, થાળીમાં ક્યારે એટલો કણ વધ્યો નથી. કાચું હોય, પાકું હોય, ખારું હોય, મોળું હોય, બળ્યું હોય, ચડેલું હોય, જેવું હોય આમ સાફ થાળી, કશું જ નહીં. મરચાં ડીટીયું પાછળ ભજ્યું કર્યું હોય અને એના ઉપર ચણા લોટ ચડી ગયો હોય તો એ મરચાં ડીટીયાને પકડીને એના ઉપરનો ચણાનો લોટ સામી જમી જાય, પછી જ એ મરચાં ડીટીયું મૂકે. જબ છે. એક તો ક્યારે કીધું નહીં આ બનાવો, બીજું ગમે એવું કાચું પાકું હોય તોય ફરિયાદ નહીં, ત્રીજું ગમે તેટલા ભૂખ્યા થયા હોય, 30-30 કલાક અમેરિકાનો સીધો રન લીધો હોય ત્યારે સીધા ફ્લાઇટમાં હું હારે બેઠેલો છે એમની, હા આપણે જુવાની અવસ્થા, આપણે એમ થાય પાણી પીવાનું નહીં, જમવાનું નહીં, કશું નહીં, અને ઘરે પહોંચો 30-35 કલાક નાહી ધોઈને પૂજા કરીએ ત્યારે થાય, હે આટલું આટલું મોટા રૂટમાં નીકળ્યા હોય. અહીંથી અમે એકવાર હું સ્વામી ગુરુદેવ નીકળ્યા, રાજસ્થાન જવાનું હતું, કોન્સ્ટન્ટ 13 કલાકે પહોંચ્યા ત્યારે એ રસ્તાના અંતે બધું, એવા વાહનો એવી સડકો એવી રસ્તાઓ બધા એવા 13 કલાક. પણ જમવાનું મૂકો ભલે, ઉતાવળ કોઈ જાતની નહીં. એના ભાઈ હવે જલ્દી કરજો, પછી આપણે કઈ વળી હરે રાગે પડે. માગવાનું નહીં, ઉતાવળ નહીં, થાળી પછી મૂકો. આપણે ઉપવાસ કર્યો ને સવારે પારણામાં ઝપટકી હોય, એમાં ઘડીક વખત આડો ભાઈ અત્યારે જાને તું આમ, કોઈ ઉતાવળ નહીં કાંઈ. હો અમેરિકા 30-35 કલાકે ભોજન ઉપર આપણે બેઠા, અહીંથી સીધા ગયા. તો એ તો હરિભક્તો વાતો કરવામાં લાગી ગયા. મેં જઈને કીધું કે સામે થાળ દૂધ પાણી તૈયાર થઈ ગયા છે, હા હા આવો રાખી મૂકો લ્યો. એ હરિભક્તો વાતો કરે છે 81 વર્ષે. પછી મેં હરિભક્તોને હનારો કર્યો, મેં કીધું પાણી પીધું નથી, તમે શું ચોટી પીડ્યા છો, કઈક તો કઈક વિવેક રાખો. વાત એ સાચી ને, એમણે પાણી પીધું નથી, તમે એના પર તો દયા રાખો. તમે બેસી ગયા છો એ તો નહીં બોલે, પણ તમે તો ઉઠો. પછી બીજા ઠોહો મારે, બીજા ને મારે હાલો હાલો હાલો. મેં કીધું આટલો આટલો તો હવે વિવેક રાખો. તમે આમ બેસી ગયા, સામે સ્વામીજી બહુ સારું કર્યું, તમે પધાર્યા, અમને દર્શન છે. ભાઈ આવ્યા છે દર્શન દેવા જ, પણ હવે દર્શન દેવું રેવા દો. પણ એને ઉતાવળ નહીં. અને પછી ચોથી બાબત કે ગમે તેટલું સારું ને મિષ્ટ બન્યું હોય, ક્યારેય વધારે લીધું નથી. આપણે તો જો સરસ ભજી વાવી ગયું હોય આબાદ દીજો ને, અને એની જગ્યાએ જો બીજું લઈ જાય તમને આજ જડે છે, પેલું આબાદ દો. સારો ગમે એટલું બન્યો હોય તો ક્યારે વધારે ઝપટ મારી નથી. અને એનાથી મિરેકલ તમને આ કહું, 87 વર્ષ છેલ્લા શ્વાસ સુધી જીવ્યા, ક્યારેય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પાચનની ગોળી કે ફાકી જિંદગી ભર માગી નથી, લીધી જ નથી. કે આજે મને આમ ઠીક નથી, બે ગોળી પાચકની લાવજો. જિંદગી ભર નહીં, કોઈ પાચનની દવા જ નહીં, લેવાની જ નહીં. કેટલું કહેવાય, આમાં એવો કોણ બેઠો હોય છે જેણે પાચનની ગોળી ન લીધી હોય જિંદગી ભર નહીં. કોઈ એક ગોળી એની પાચનને નામે એને ચાખી નથી, જરૂર જ નથી. એ કે એ કહેતા કે આપણે કેટલું જમવું શું જમવું એ તો બધું આપણા હાથમાં જ હોય ને, કે અને આપણા હાથમાં નથી હોતું. આપણે એવું છે કે આપણા હાથમાં હોતું નથી, કોણ જાણે કોના હાથમાં હોય છે. ગોંડલના ભગવતસિંહ બાપુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી જન્મ થાય અને આશીર્વાદથી ગોંડલની ગાદી મળે, એ ભગવતસિંહ બાપુનો રાજ તો વિશ્વમાં દુનિયામાં સ્વામિનારાયણના સત્સંગી કેવું કરી ગયા એના ઉપર રિસર્ચ થાય એવું એનું રાજ. આજ તમે રસ્તા જુઓ, એની વ્યવસ્થાઓ જુઓ, એની બધી પદ્ધતિઓ જુઓ તમે, આ હા હા કન્યા કેળવણી જુઓ, બધી વાત મૂકી દો. એ ગોંડલ ભગવતસિંહ બાપુ જીવ્યા ત્યાં સુધી ક્યારે તાવ શું કહેવાય, માથું દુખ્યું શું કહેવાય એને ખબર નહોતી. કેમ, રજા રાજા હતા, પણ જમવાનું થાય એટલે ટેબલ ઉપર ત્રાજવાના કાંટા આવે, રોટલો જોખાય, દાળ જોખાય, દૂધ જોખાય એની નજર સામે, નહીતર બધું જોખી દે કોઈ. એ રોટલાને જોખી રોજનું લિસ્ટ, રોટલા આટલા ગ્રામ, શાક આટલા ગ્રામ, દાળ આટલા ગ્રામ, ખીચડી આટલા ગ્રામ, એ જોખી એ જ પ્રમાણે થાળીમાં લેવાય. બાપુની સામે જોખવાનું અને એની સામે જ જમે. વિચાર કરો 365 વર્ષો સુધી એ માણસ માંદો જ ન પડે, અને આપણે ગ્રાફ ઊંચો નીચો જ થઈ રાખે. રાખ્યું હોય તો ત્રાજવું બીજું જાય, રાજવી ના પાડે, જોખો છો શું કામ, અમારી આબરૂ જાય છે. એ ભાઈ એટલે કોરૂપ, પૈસો આવે એટલે અજીર્ણ આવે, પણ એક અનિતિનો પૈસો ઘરમાં ન હોય, ધર્માદાનું તો લેવું પડે, બીજું શું થાય, પણ તમારા માટે એ વર્જ્ય છે. દેવ ધર્માદો ક્યારેક ખાઈ ન જાઓ, ગરીબોનું પચાવી ન જવું, દિન દુખ્યાનું પચાવી ન જવું, વ્યવહારમાં હોય તો કોઈને ઓળવી ન જવું, ખોટો પૈસો ઘરમાં ગાલવો નહીં, દશાંશ વિનાયક ભગવાનનો ઠાકોરજીને અર્પણ કરવો, ગરીબોને થાય એટલી પોતાની મૂડીમાંથી ગાયોના વિધવાઓના ગરીબોના ભગવાનના ભક્તોના ભક્તોના સંતોના આશીર્વાદ લે, એને પૈસો હોય તો પણ દુઃખ દર્દો થતા નથી એવું શાસ્ત્ર કહે છે. પૈસો છે એની સાથે આટલા દોષ છે, હજી બીજા છે, એવો સાંભળવા જેવા છે, હજી તો બાકી છે, પણ એના સોલ્યુશન પણ આપણે સાથે સાથે વિચાર્યા છે. શ્રી હરિ કૃપા કરે આપણને આ બધું સમજાય અને જીવનમાં પાળવાનું બળ મળે એટલી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.